આવતા ભાવ નો વિચાર નહીં, આ ભાવ નું છે, આ ભાવ નું બધું લઈને આવે, લઈને આવેલો એવો વિચાર શું કરવાનો હોય? જે લઈને આવેલો હોય આ ભાવ નું બધું લઈને આવે એની હાય હાય કરે. આ પરભવ નું અત્યારે કરવાનું છે એનું પણ. આમ પેલું આવો પધારો એમ કે છે કે આ ભાવ નું, અને પરભવ નું શું કે છે કે તાર કે પરભવ આવી રીતે બધા દરવાજ ઉભો થી મુક્ત થવું હોય તો તમારે માગણી કરો તો અમે દરવાજ ઉભો થી થોડાક રવા દેવો હોય તો બીજી માગણી કરો. તો બે બે રીત છે. બે રીત તમારી ઈચ્છા પછી 15 અમે જતા રહેવાના. અમે કઈ રહેવાયા ગાડી પડી જશે આમાં લેવા ભૂગવા મતલબ ગોઠવો ગોઠવો માટે જે માગણી કરીએ માગો. તમારી માગણી ક્યારે કેટલા ભાઈ કે અમે કઈ બે 5-6 હજાર ડોલર મૂકો તમે એડવાન્સ. આટલી બધી સમજણ નિરંતર નિરંતર વાન લઈ અને દાદા ભગવાન બેન પૂછે છે કે આપણે આપણા દેવદેવીઓને પૂછીએ છીએ, અંબા માને ગાયત્રી માતા ને બધી દેવદેવીઓને આપણે ભજીએ છીએ, બીજી બાજુ શંકર પાર્વતી આપણા દેવો ને ભજીએ છીએ, ભગવાન ને ભજીએ છીએ, શારીરિક હોય છે, ભૌતિક જોઈતું હોય તો જઈ ગયો બધું. આમ ભૌતિક જોઈ છે શારીરિક નથી, અને આત્મા નું જોઈતું હોય તો ભગવાન ને કર્યો. અને બીજી બધી લાગે છે રલીઓ ને બધો સંસારી લાગે છે, સંસારી લાગે છે એ હવે અને લાડ જે બરાબર રાખે સવાર ઘણી લાગે છે. એવું નહીં જોઈએ તો મોક્ષ, પણ કયા રસ્તે જવાનું એ ખબર સમજણ ના પડે એટલે કોને ભજવું. એ રસ્તો અમે કાલ દેખાડી દીધું બધો પણ તે રસ્તા રસ્તે ભજવાનું શું છે એ આવી જશે, અને ભગવાને હાજર થઈ જશે. જે ભગવાન કોઈ દ્વારા હાજર ના થાય તે એવું લાગે નિર્ભર ભક્તિ માટે જાણવું છે. કોને કહેવાય? નિર્ભય ભક્તિ કોને કહેવાય? સાંભળો બધા, અને ત્યાં ગમે આપણે આ ભક્તિ કરો જાય. મસાવે છે મન કરો તો સામે કેમ થઈ શકે? એમ કે છે કે ગીતામાં કહ્યું છે કે જ્ઞાની ને પણ એ સંભાવે છે ભક્તિ કરવા, મન ભક્તિ કરવાનું સંભાવે છે. એ ભક્તિ કરવાનું સંભાવે છે એમ. હા, પણ જ્ઞાન કાઢવું હોય તો જ્ઞાન કરવું જોઈએ નથી. જાણો તમે દ્વારામાં એટલે તમે ચાલો દ્વાર ના હોય તો શું જ્ઞાન જાણી દેવું પછી હજી તમારી પાસે આવ્યા છે દાદા? માળા ગણતા હોય તો મન આમ તેમ થાય ને, માળા ગણીએ તો મારા સાધુ સંત ને જાણવું છે કે સાધુ ઋષિ મુનિઓ અને ગુરુઓ માં કહેશો કોને સાંભળજો? કોને કહેવાય? સાધુ બે પ્રકારના, આત્માનું કઈ જ્ઞાન આટલો હોય તો એ કાતો સાધુ કહેવાય. આટલો વિચાર સાથે એ સાધુ અને બીજી સાથે ઋષિ અને મુનિ કોને કહેવાય? આ ઋષિ રમણી પાછળ પડે અને તેમાં એક્સપર્ટ થઈ જાય ત્યારે બ્રહ્મર્ષિ કહેવાય. અને રાજની પાસે પડે ઋષિ મુનિ એટલે જે કોઈ દાડવાઈ સંસારી વાણી બિલકુલ ન બોલે, સંસારી વાણી સંસાર ને આત્મા માટે કોઈ પણ વાણી બોલે નહીં, અને આત્માના હેતુ માટે જ વાણી બોલે એ મુનિ કહેવાય. આત્માના હેતુ માટે જ વાણી બોલે, સંસારી હેતુ માટે નહીં. અને નહીં તો સંસારી હેતુ માટે વાણી બોલે એ ના બોલે તો એ મુનિ નથી. મોડું ના મોડું પણ કર્યું નહીં તો આમાં કરે લખે મુનિ તો બોલે, છતાં અમે બોલીએ નહીં છતાં અમને મુનિ કહે ભગવાન, કારણ કે અમે આત્મહેતુ માટે બોલીએ. અમારા સંસાર આત્મજ્ઞાન એ જ મુનિ પણ તેનાથી મુનિ પણ શું થાય શું કરું, કારણ કે આત્માની જ વાત કરી સંસારની વાત નહીં. આત્મબુદ્ધિ દેહ માં આત્મબુદ્ધિ દેહ છે હું એ દેહાધ્યાસ, અને આત્મા માં આત્મબુદ્ધિ એ આત્મા. કાલે તમને આત્મા માં આત્મબુદ્ધિ દેહ માં આત્મ પછી મરે નહી જ્ઞાની સમજ આપે મરે મરવાનો ભય પણ ના અમર પદ આપે જ્ઞાની પુરુષો દર્શન કરવા નથી. 10 દિવસ મોરારજી બાપુ ની કથા સાંભળવા ગયા હિસ્ટર જ્ઞાની પુરુષો દર્શન કરવા. મોરારજી બાપુ ચોખ્ખા માણસ છે, સારું ચોખ્ખો માણસ બહુ જ્ઞાની તો પરમાત્મા નિયમો તો એનો પરમાત્મા એને વર્ષ થઈ ગયા બાકી મળે ના મળે કઈ નાગવડો જગ્યાએ થાય છે આપણે તો આમ બધા ઉકલાઈ ગયા રાગ ભળે માર મારે તમને શોધવા તો આવી હોય ને આવડે તો એ જોવાની કળા કેવી રીતે શીખાય કેવી રીતે જોવા બેસી ને વાત સાંભળવી પડે કેવી રીતે આપણે વિચરાતા હોય અમારા બુદ્ધિ ને ફાટો ના આવે, ફાટો બુદ્ધિ અમારા ના આવે, તો બધા બુદ્ધિ ભાઈ પૂછે છે કે બુદ્ધિ અને જ્ઞાન માં શું તફાવત? સાંભળો બધા, આ લોકો બુદ્ધિશાળી ખરા, બુદ્ધિ વગર નું કોઈ હોય નહીં. બુદ્ધિ વગર ના આખા વર્લ્ડ માં હું એટલો છું, પુસ્તક માં રજૂ કરનાર હું જ છું. એ લોકો એવું કહે છે કે તમે હું જ કહેવાય, તમે બહુ મોટા બુદ્ધિ શું નહીં. આ બુદ્ધિ એવી વસ્તુ છે કે એનું એની બિગિનિંગ થાય છે બુદ્ધિ, અને એને પણ આવે શું થાય બિગિનિંગ એને વાળી બુદ્ધિ. બુદ્ધિ ધંધો જો નફો બોટ જો શું જોયો, બુદ્ધિ અને જ્ઞાન માં ફેર છું. અમને જ્ઞાન હોય, જ્ઞાન અનલિમિટેડ હોય, અસીમ હોય, બુદ્ધિ ને જ્ઞાન માં શું છે કે બુદ્ધિ સૂર્ય નો પ્રકાશ અરી ખબર પડ્યો એ નિરાક પ્રકાશ કહેવાય. કેવો કહેવાય? અને અરીસા નો પ્રકાશ આપણે રસોડામાં લીધો, અમારી ત્રણસો રાખી લીધો રસોડામાં જોવા આવે ને આવે એ મુક્તિ. અને જે ડાયરેક્ટ પ્રકાશ આવે છે જ્ઞાન. બહાર આવી શું મેં દેખાડ્યો, પણ અંદર શું છે કે આત્મા સ્વયં પ્રકાશ છે અને પરને પણ પ્રકાશ કરે, પોતાની જાતને પ્રકાશ કરે. એ આત્મા વચ્ચે ઇગોઇઝમ હોય તે ઇગોઇઝમ ના શું આ બાજુ અજવાળું નીકળે એ ઇગોઇઝમ ના શું ઇગોઇઝમ ફાળો હોય તો બુદ્ધિ પણ ના લીધું. બહુ હાર્ડ છે, સમજવાનું બહુ હાર્ડ લાગે તમને. આવું તમે જે પામે છે આપો આટલું કરી નથી જવું, તારે તમે ચિંતા રહી છે આટલું જ ખબર છે. માણસ ને શું નથી આવતું કે જે ભગવાન પાસે માસ માસ કરવું પડે, મનુષ્ય બહુ આપી જતો છે. ભૌતિક એવી પણ આપણે પૂછ્યું ને શોધ અને શાંતિ માં ડિફરન્સ છે. મન ની મસ્તી ઉઠી જાય, મન ની શરીર કરી વ્યક્તિ ઉઠી જાય તો રસ્તા વગર ઉઠી જાય, અને બધું રાખવાનો ચિંતા તો ત્યાં ઉઠી જાય. એકાગ્રતા નામ રહ્યું મારે જાતે કહેવું પડે, એના જાતે બોલવું પડે, આપણે ના જાણીએ કે આ ધીરે નું વર્તન હજાર બોલવું પડે. શકતા નથી. સારું ભાવ મળે રુદ્ર નથી સુરત એટલે જ્ઞાન થયું જ્ઞાન પ્રગટ સુરત કાગળ તો મળ્યો બધા કેટલાય ઉપયોગી છે લખ્યું છે આ ભગવાન હતા ઉપયોગી ભગવાન હતા ભગવાન તો સારું જરૂર છે તમે મોહનભાઈ ત્યાંથી આ બંદર કહેવાય બંદર કહેવાય રોંગ તમે જે જાણતા નથી તમે નથી જોવે આરો કરો તો એ રોંગ રીત છે. અને પછી એક જ રોંગ રીત છે કે ના આ ભાઈ નો ધણી હોઉં છું આપણા ભાઈ ના ધણી ના આવ્યા ખરા છોકરા બાપ છું અને મામો છો અને કાકો છો કેટલી રોંગ રીત થઈ અરે રોંગ રીત આટલી બધી હોય વાત એટલે અમે ફેક્ટર કરી આપીએ રોંગ રીત અને રાઈટ બિલી એટલે ધન્ય દર્શન કરી આપીએ કાલે અમે તમને દિવ્ય શક્તિ આપીશું કે જીવ માત્ર માં ભગવાન ગલે રામ રહ્યા દિવ્ય શક્તિ આપશું આ બધા દિવ્ય શક્તિ આપશું પછી વળી જો અમારી પાંચ પચીસ પાંચ બધા કલાક અમારી ઘરમાં આવ્યા પછી દાદા ભગવાન તો તમે બોલાશે મુંબઈમાં અમદાવાદમાં ઘણા માણસો ત્યાં પણ દાદા ભગવાન મને પણ દેખાય છે મને આખો દાડો દેખાય પછી કેવી રીતે ભવ લાગે છે દાદા ભગવાન જેમ ભાગે આપે એવી છે લાભ ઉઠાવતા આવડું જોઈએ તારી ગાડીઓ ઉભી રહે તો કઈ લઈ લો લઈ લો લઈ લો સાહેબ મારે હમણાં વખત નથી આવતા આપડે કઈ વસ્તુ પર આપડે પર કાબુ નથી આપડો ભાઈ નું પૂછ્યું છે કે મનુષ્ય નો કઈ કઈ વસ્તુ પર કાબુ નથી મનુષ્ય નો કઈ કઈ વસ્તુ પર કાબુ નથી કોઈ વસ્તુ પર કાબુ નથી કાબુ છે ને એને મેન પોતાનો કાબુ છે તો કાબુ એ સંદર્ભ ના હોય સંદર્ભ આ બાજુમાં કોઈ માં એવો જન્મ નથી કે સંદર્ભ શક્તિ જોતા છે કરી આપીએ ને સંતાડો ફાકી લેવી કેમ ભાઈ શક્તિ કૃષ્ણ ભગવાન નથી મને આ બધું ભાઈ તમને સમજાય સંદાસ જોવાની શક્તિ નથી કુદરત આપે તો જ ઊંઘાય હા એટલે તમારી ઊંઘવાની શક્તિ નહીં ધંધા જોવાની ઊંઘવાની શક્તિ કરી રાતે ઘડિયાળ મૂકવું વધારે કઈ શક્તિ છે તમારી ખોટા ખોટા ઉપર કોઈ બાપો નથી કઈ શક્તિ છે કહો તમે નિર્વાણ અને અધિનિર્વાણ નિર્વાણ એટલે જેને હવે ફરી દેહ ધારણ નથી કરવાનો તેનું છેલ્લું મરણ ફરી દેહ ધારણ કરવાનો ના હોય એ છેલ્લામાં છેલ્લા દેહ નું મરણ એટલે છેલ્લામાં છેલ્લા દેહ ને ચરમ શરીર કે છે ચરમ શરીર જાય ત્યાં નિર્વાણ કહેવાય બીજા બધા નિર્વાણ ના કહેવાય મરી ગયા કહેવાય ડેવલપ થયા કહેવાય નિર્વાણ કેમ પૂછવું પડ્યું તમારે કોઈ જગ્યાએ લખ્યું વાંચવામાં આવ્યું હતું વાંચવામાં આવ્યું હતું એમ કે હું રિલિજન માં રિસર્ચ કરું છું હા બરોબર છે ક્યાં વાંચ્યું હશે એમાં નિર્વાણ આમ કામ લાગે એવું છે અમારી વાત that is my own interpretation તમને નિર્વાણ નો અર્થ શું સમજાતો તો નિર્વાણ would be an eternal bliss એમ કે છે eternal bliss નિર્વાણ એટલે eternal bliss સનાતન પરમાનંદ જે અંદર થયા કરે you mean that એને કે છે સનાતન પરમાનંદ થાય તેને એ તો પરમાનંદ હોય જ પણ આ નિર્વાણ કેમ કહ્યું કે આ દેહ છૂટે નિર્વાણ બીજો નહીં નિર્વાણ બીજા દેહ નું નિર્વાણ ના કહેવાય એટલે અમુક જ માણસ ના દેહ ને નિર્વાણ કહેવાય, નહીં તો નિર્વાણ કહેવાય નહીં. બાકી એ તો હોય, તમે કહ્યું એ તો સંપૂર્ણ આનંદ નું સ્થાન થઈ જાય, ત્યાર પછી જ આ થાય, નિર્વાણ થાય. નહી તો નિર્વાણ થાય નહીં. વોટ અબાઉટ અધિનિર્વાણ? શું કે છે અધિનિર્વાણ એટલે શું? એ તો પેલો નિર્વાણ એનો હાથ કરતો, અને અધિનિર્વાણ એટલે છૂટી જાય તારે કેતા છે, એવું કેતા. જો બધા ધર્મ અલ્લાહ પાસે શું છે તે વાત કહીએ, અલ્લાહ શું છે તે દેખાડીએ, બધું અમારી પાસે હોય જાણ. તમારે પૂછી પૂછી રહ્યું પરમ દેવ જતા રહેવાના, એની ફી નથી. એની વાત જુદી જાતની, એટલે જે કઈ વાતચીત કરીએ કરજો ખુશી થઈને. છેલ્લા લાસ્ટ કોચી ની ભાષા ની વાત હોય, લોક ભાષા ની વાત તો એવું બધું ગુંચવાડા ગુંચવાડા ના હોય. લોક ભાષા શું કે, એ ભગવાને દુનિયા બનાવી છે, એવું શું કે, શું કે ભગવાને દુનિયા ભગવાન કઈ કુંભાર નથી કે આ બધું બનાવવા નવરો હોય. કલાક ઉભા નથી આ બધું બનાવવાનું, વિજ્ઞાન થી બી થયેલી દુનિયા નહીં પડે. ત્યાં સારું બહાર લોકોને એમ કેવું પડ્યું ભગવાન બનાવી, ત્યાં કે લોકો હા ભગવાન બનાવ્યું નાખે નઈ તો લોક થતા ચોરમાં કશું રવા જ ના દે. એટલે ભગવાન ની બીક રાખવી પડે, એટલે મારે બહાર કેવું પડે ભગવાન બનાવી. કઈ વિચાર હોય તો જ આવું કેવાય કે ભગવાન નથી બને. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, પઝલ ફેમિલી. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ તો જાતે જોઈને બોલું છું, અલ્લાહને જોઈને બોલું છું. આમાં કે ના દેખાય અલ્લાહ, અલ્લાહ કોણ વાત કરે છે તમને ખબર છે? અત્યારે વાત કોણ કરે? આઈ થિંક આઈ નો કોણ કરે. ઇટ્સ અ ડિફરન્ટ આઇડેન્ટિફિકેશન. કે બીજા માણસની આઇડેન્ટિફિકેશન, કોઈ બીજું જ બોલી રહ્યું છે. કોણ છે? તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું, તે પેપર માં શું બોલે છે એનું ધ્યાન રાખ્યા કરો, એનું ચેકઅપ કર્યા કરો. ઓરિજિનલ પેપર, ઓરિજિનલ ટેપ રેકોર્ડર. એટલે માલકી ઘણી વાણી, અને કોઈ માલિક નથી. માલકી વાળી પોઈઝનસ હોય, એ હોય પોઈઝનસ, પોઈઝનસ હોય. બે કલાકમાં ચિંતા રહી નાખી, જિંદગી ચિંતા જ ના રહી. ચિંતા થાય તો અમારી પાસે કહીએ કે $2,00,000 નો દાવો મળશે. આ માલકી વગર વાણી 2 કલાક ભગવે તો ચિંતા વગરનો થઈ જાય. ચિંતા થાય તો દાવો મળશે એવું કહીએ. શું કહ્યું? ચિંતા વગરનો માર કોઈ ભાઈ નહીં હોય શકે નહીં, પણ છતાં મારી પાસે 25-30,000 છે. જે પૂછવું પૂછ્યું હા બધું અહીં તમામ ખુલાસા. વર્લ્ડ ઓબ્ઝર્વેટરી, ધેટ્સ ધ રીઝન આઈ એમ હિયર. ધીસ ઇઝ ધ વર્લ્ડ ઓબ્ઝર્વેટરી. એટલા માટે જ હું આવ્યો છું અહીંયા. હા તો પૂછે બધું નોટ કરી દો. સ્વયં સિદ્ધ સક્સેદ આનંદ એક્સપ્લેન. ચલો કે સ્વયં સિદ્ધ સચ્ચિદાનંદ એ સમજાવો. સ્વયં સિદ્ધ સચ્ચિદાનંદ પોતે સ્વયં સિદ્ધ થયેલા છે. પોતે સચ્ચિદાનંદ ભગવાન સત સત એટલે અવિનાશી, ચિત્ત એટલે જ્ઞાન દર્શન, અવિનાશી જ્ઞાન દર્શન છે ત્યાં આનંદ હોય. શું સ્વયં સિદ્ધ, કોકની મદદથી નહીં, કોકની હેલ્પ નહીં, નિરાલંબી અવલંબન. અવલંબન હોય તો પછી તો પરવસતા કહેવાય, સુખી જ ના કહે. સ્વયં સિદ્ધ પોતે પોતાથી સિદ્ધ થઈ રહ્યા. એ જ ભગવાન, એ જ અલ્લાહ, જુદા જુદા અને અલ્લાહ જુદા. અલ્લાહ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, ખુદા ખુદા ખુદા ખુદ ને જાણે તે, જે ખુદ ને જાણે અને ખુદ માં જ રહે તે ખુદા. તારે કઈ જાણવું છે પૂજ્ય બધું? અમારા દેહ માં 26 વર્ષ થી રહ્યા નથી, માલિક નથી 26 વર્ષ થી. આ 26 વર્ષ થી શું દેહ ના માલિક? આ દેહ ની માલિકી નથી અમારી 26 વર્ષ થી. 26 વર્ષ હો ગયા પાડોશી તરીકે. Ask him what stage does he consider himself in right now? What's the stage? હમણાનો સ્ટેજ? રાઈટ. એમ પૂછે છે કે અત્યારે તમારી કઈ સ્થિતિ છે, કઈ દશા છે? દશા ભગવાનની 360 છે, અલ્લાહની, અને મારી 356 છે. ચાર ડિગ્રી માટે નાપાસ થયો, તેથી આ પડી. ત્યાં લોકોને કામ લાગ્યો. મારી ઈચ્છા છે કે જે સુખ હું ભોગવું છું એ સુખ લોકોને હો થાય છે. બધા લોકોને હોલ વસ્તી કાયમ ના શીખ્યા છે, એક મિનિટ પણ અડચણ ના આવ્યા. બેન બધા 40,000 છે મારી પાસે, મુસ્લિમો પારસી પાસે. અમારે મુસ્લિમ પાસે જુદી ના હોય, અમારે નિષ્પક્ષપાત હોય, પક્ષપાત ના હોય, કે જૈન છે કે હિન્દુ છે એવું ના હોય. કારણ કે અમે તો આત્મધર્મી, દેહ ધર્મી. That's the way it should be. ઠીક છે, એ જ રીતે હોવું જોઈએ. What was the lifespan of Gautama Buddha? Gautam Buddha nu aayushya ketlu hatu? Gautam Buddha nu aayushya ketlu hatu? Gautam Buddha be thai gaya. Did you want to go? કયા ગૌતમ બુદ્ધ ની વાત કરો? મહાવીર પાસે હતા તે કે આ બુદ્ધ ભગવાન? બુદ્ધ ભગવાન, બુદ્ધ ભગવાન ની વાત કરો છો? હા, એટલું 80 વર્ષ નું આવ્યું, 72 વર્ષે મારી ગયા અને બે વાર ચમકારી જોડે જોડે હતા. શું બુદ્ધ ભગવાન કરતા વધારે જાણવાનું છે? મહાવીર ભગવાન જોડે ને બુદ્ધ ભગવાન એ જાણવા જેવા ખરા ભગવાન કહેવાય. શું કહ્યું? એથી વિશે જાણવામાં થઈ ગયો. When did you first receive his revelation? જ્ઞાન ક્યાં મળ્યું એમ ને? તમને જ્ઞાન કઈ સાલમાં મળ્યું? ફર્સ્ટ પહેલું જ્ઞાન ક્યારે મળ્યું તમને? આત્મ જ્ઞાન 1958 સુરત ના સ્ટેશન પ્લેટફોર્મ બાંકડા ઉપર પ્રસન્ન થઈ ગયો. એ બાંકડે ફોટા લઈ લીધો. છોડે નઈ બાપરે બાપુ નહી છોડે નોકરી દાદા જો બેઠો તો બકડો જ છે ને. અરે થેન્ક યુ સો મચ ટુ આસ્ક યુ નો. દાદાને સત્સંગ તો બહુ ગમે. મારે તો નહીં કોઈ વસ્તુ મારે તો નહીં પણ મારવાનો વિચાર હતો ને આવ્યો. પેલો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ બંને નો જરા ફરક સમજાવો ને કે બધા ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ ભગવાન મહાવીર આપણે બેઠા હોય આ બાજુ આ પ્લેટ બાકડા ઉપર આની પર ટેબલ ઉપર ને આ બાજુ ભગવાન બુદ્ધ બેઠા હોય અને ગામમાંથી એક માણસ ને લઈને આવ્યા હાથ પગ કપાઈ ગયેલા હોય ને પરું દડતું હોય પરું પડતું હોય ને ચિત્રી ચડે એવું શરીર દેખાતું હોય એને લઈને જતા હોય તમે સમજો ભાઈ ને. તો જોનાર કોણ કોણ છે? ભગવાન એ જુએ છે, મહાવીર એ જુએ છે, ભગવાન બુદ્ધે જુએ છે. એને જોવામાં શું ફેર પડી જાય? જે બે જુએ છે જોતાની સાથે બંને આમ શું ફેર પડી જાય? મહાવીર ના પેટમાં પાણી ના હાલે, મહાવીર એ બધું સારી રીતે જુએ પણ પેટમાં પાણી ના હાલે. અને બુદ્ધ ભગવાન એમ અતડાય દયા આવી જાય ને. એટલે પોતાને દયા આવે ને, જે દયા હોય દયા એ પોતાનું દુઃખ મટાડવા માટે હોમાની ઉપર છે તે એ કરે છે ને. અને મારીને દુઃખ ના થાય, મારીને દયા ના આવે, કરુણા હોય. કેવું દયા તો હા અમુક હદ સુધી ગુણ છે, પછી કરુણા હોય. દયા પૂર્ણ થાય કરુણા હોય. બુદ્ધ ભગવાન ને દયા પૂર્ણ થઈ ગઈ છે એટલે પછી કરુણા એકાદ બે અવતાર. પણ તમને સમજાય છે એમને, એમને ઇમોશનલ થઈ જાય. બુદ્ધ ભગવાન ઇમોશનલ થઈ જાય એવું ખબર છે, સમજાય છે ને. અને એ ઇમોશનલ ના થાય. હું ઇમોશનલ ના થયું, મારા મારા બુદ્ધિ જ નહીં શાંત, પણ બુદ્ધિ નહીં એટલે પછી ઇમોશનલ સી થાય. મારામાં શાંત બુદ્ધિ નથી, ઇમોશનલ સી થાય. બુદ્ધિ વગર માણસ કે હોય કેટલા હોય દુનિયામાં? But I think emotion is one of the natural instinct. It doesn't have to do with any personal IQ. Any person would be emotional to a certain extent. Yeah, that is a person, but one who has become your soul, there is no such type of emotion. Then he says that I don't have buddhi, that he is having knowledge, yeah. એટલે જે પેલી વાત કરી ને કે ઇમોશન્સ ના હોય, દયા ના હોય, તો કે બહુ ઊંચી સ્ટેજ ની વાત છે. એ છેલ્લી સ્ટેજ, છેલ્લી સ્ટેજ, લાસ્ટ સ્ટેજ, તેનું નિર્વાણ થાય, બાકી નિર્વાણ ના થાય. હા, મરઘી કાપે ને એની પાસે કોઈ, તો એમને કે છે આમ તડફડાટ કરે મરઘી, તો એમને ના થાય. બીકોઝ અને ગૌતમ થી જોવાય નહીં બુદ્ધિ. એનું શું કારણ દાદા? પેલા અસર કેમ ના થાય? કઈ દ્રષ્ટિ થી જોતા હશે? ભગવાન ના માં દયા ના હોય, મહાવીર ના માં કરુણા હોય. બોલો, તમે લોકો વાતો નહીં કરો ને, કારણ કે એ એક્ઝેક્ટ જુએ છે. એ એક્ઝેક્ટ જુએ છે કે કોને મારે છે, કોણ માર ખાય છે, કોણ કોને કાપે છે, કાપનાર કોણ છે. વાસ્તવિકતા જુએ છે. શું જુએ છે? અને તેરા છે તે અવસ્થાઓ જુએ છે. તો અવસ્થાઓ તો વિનાશી જ છે બધી. અને ભગવાન તો વાસ્તવિકતા જુએ છે. જ્યાં સુધી દયા હોય, જે માણસ ના દયા હોય તેને દયાળુ એકલો હોય શકે નહીં. કોઈ પણ માણસ દયાળુ એકલો હોય શકે નહીં. નિર્દય હોય જ, થોડોક નિર્દય હોય જ. શું હોય? નિર્દય. એ અવિનાભાવી ગુણ છે કે છે. દયા હોય તો નિર્દયતા હોવી જ જોઈએ, પણ ઓછી વધતી જરા કરતી. સમજાય છે એ આ ધંધે કોણ ભગવાન નામ ના હોય, મારી નામ દયા ના હોય, નિર્દયતા ના હોય, કરુણા હોય, કેવું એ હા ઉંદર ની પાસે બિલાડી જાય ને બેની પર કરુણા રાખે શું કહ્યું. અને આપણા લોકો દયાળુ લોકો શું કરે, આપણા દયાળુ લોકો તો ખાંચી લઈને બિલાડી મારે, મોટો હાથ બતાવવા વાળો નીકળ્યો છે. તમે સમજ પડે?